टेप रिकॉर्डर है, उसी के अंदर अपन जो भी बोलेंगे ना सब आवाज आएगा। आपका नाम क्या है? थोड़ी देर नहीं कुछ नाम बोलिए आपका। अरे नाम तो बोलो। मेरा हिल्डा। हाँ हिल्डा, भैया आप किधर रहते हैं? भाईकाला। तो ऐसा है भाईकाला है, अभी आप इधर से भाईकाला आपको कुछ मैसेज भेजना है, टेलीफोन नहीं कर सकता। કોઈ થી બોલાય નઈ, સમજ ને, ત્યાં હોય તો બોલાય નઈ, તો આ ત્યાં બંધ થયું બોલવું નહીં, મહા જોખમ કોઈ બોલે ખરો? ત્યાં સુધી આખો બૈરાગ નો ભાવ ન ગયો હોય ત્યાં સુધી જે બહુ પ્રૌઢ વ્યક્તિ હોય ન બોલે, ના ના કોઈ બોલે નહીં, ના પ્રૌઢ વ્યક્તિ હોય કે કોઈ અસત્ય ન બોલે માટે ન બોલે, મૂર્ખ ના બોલે, મૂર્ખ તો બોલે ઘણા, ના ના મૂર્ખ ના બોલે, મૂર્ખ બોલે એની કોઈ ચિંતા નથી, કારણ કે આ તો ત્યાં વધારે સમજતો નથી, બધું બોલે જોખમ આવે, કોઈ બોલે નહીં, અને ગોળો બોલે ફક્ત, વાળા કોઈ જવાબદાર નથી, બાકી કોઈ હા સાધુ કે તમારા જેવા ના બોલે, આજે દર રોજદાર બંધ થયું અને આ બધા પૂછો છે બંધ થઈ ગયું નહીં, વતન નો વિષય નથી ને, એ આત્મા ના પરિણામ નો વિષય છે, એ વતન નો વિષય નથી, બોલવા માત્ર થી બંધ થઈ ગયું અને નિમિત્ત આવી જાય જાગૃત થતો હોય તે બોલવું ખોટું થાય, શાકભાજી માં ચર્ચા ના ચાલે, આ તો ગોળ પણ છે ચર્ચા, તો ગોળ પણ કહેવાય ચર્ચા કરવા, જ્ઞાની પણ જ્ઞાની એટલે પણ કહેવાય, બે હજારી પરમાત્મા કહેવાય, શું કહેવાય, બે હજારી પરમાત્મા, હા જાતે પરમાત્મા આવ્યા છે એવું જ કહેવાય, પણ આ તો સમજણ ના હોય તો આ બધો ગોળા શું કરે, ઓવરવાઈ જો ગોળા શું કરે, અને તે રોકડું આપવા આવ્યો શું થયું, અને આ તો જયારે જયારે પ્રશ્નો ની વાત થી માટે આ વાત કરી, બાકી તો જગત માં બીજો બધાને કઈ પ્રશ્ન પૂછવાનું રહેતી નથી, લોકોને સમજણ પડતી નથી, હું કઉ છું રોકડું આપું છું, રોકડું આપવા આવ્યો છું, ધીસ ઇઝ ધી કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, તો 10 લાખ વર્ષમાં કેશ બેંક નહીં નીકળી, તો આવી તીર્થંકર વખત માંથી ફક્ત એ તીર્થંકર હાજરી હતા ત્યાં સુધી હતી, પછી કેશ બેંક નહીં, બરાબર ને, ભગવાન દાદા ભગવાન ના ગુણો આ બેઠા છે એમનું, તેમનું તે ગુણ ભગવાન તમે માનો નહીં, તેનું તમારે તમારે કામ માં ના આવે, અમે જે તીર્થંકર પરમાત્મા જે સર્વ વિશુદ્ધ આત્માઓ છે એ મારા પૂજ્ય તરીકે માનવામાં આવે, કોઈ વ્યક્તિ તરીકે માનવામાં નહીં આવે, એ કહે છે કે જેટલા શુદ્ધ ભગવંતો છે, શુદ્ધ ભગવંતો, શુદ્ધ ભગવંતો છે એ મને ભગવાન તરીકે માનવામાં આવે, તમારે જઈને ભાઈ એવું રિવાજ છે વ્યક્તિ ને માણસ ભગવાન તરીકે જૈનો જેનામાં બધા ગુણો પીડા હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય જેના ગુણો પ્રગટ થયા હોય એ વ્યક્તિ રૂપે વાંધો નથી, જેનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ પ્રગટ થયા હોય એ વ્યક્તિ રૂપે હોય એ વાંધો નથી, હા પણ તમને સમજ પડે ખરી, પ્રગટ થયા કે નહીં ખબર પડે, એમ ખબર પડે, એના જ્યારે જુઓ એ બે પ્રશ્ન પૂછીએ એના જવાબ પડી ખબર પડે, બે પ્રશ્ન તમે પૂછો તેનો જવાબ તમે પડે, તમે ફરી ખબર પડે, ધન છે તમને, ધન છે બધા પગે લાગવા જેવા પુરુષો દેખાય છે, બે પ્રશ્ન પૂછતા એમને આવડે શું ખરા, બે પ્રશ્ન તમે પૂછો ને તમે મન પકડી લો એમ, તમે મારી પાસે નાપાસ થયા મળ્યા હવે કારણે જવાબ આપી શકે. મારે આ પૂજો વાળવાનું મારે કઈ આવ્યો એ પૂજો ક્યાંથી પડેલો છે? ઋષભદેવ ભગવાન થી પૂજો પડ્યા કરશે કે કોઈ પૂજો વાળ્યો નથી? પૂજો વાળો મારો ભાઈ ચાર ચાર ફૂટ પૂજો કરે છે. નિત્યાચલ હોય પાછું અહંકાર છે, મારું જાણું છું એ ખરું કે છોકરો તો આખો દાડો ખાય છે, મોડા પડી ગયેલ ફરી ગયેલું હોય છે. શું છોકર ખાય એટલે મોડા પડી ગયેલો ને ઠોકર ના વગે મોડા પર લાલ ભલો છે ના દેખાય. આ કોઈ દેખાય છે ને? આ તો બધા જાણવાની હંમેશા ઇંતેજારી રાખવી જોઈએ અને એમાં કઈ સારું હોય એ જણ કરવું જોઈએ. આપણે એવું નહીં, આપણે એની માફી માંગીએ. અંતરાય તો કામ નીકળી જાય. મને ભેગા થયા તો કેવા અંતરાય જાય એવું આપણે મનમાં રાખવું જ ન જોઈએ. એવું આપણે મનમાં રાખવું જ ન જોઈએ. અંતરાય લઈને આવ્યા છે એવું મનમાં તમારે રાખવું જ નહીં જોઈએ. ના, અમારા મનમાં કશું નથી, પણ આ તો જ્યાં પાણી દેવાનું હતું, પાણી ભરવાનું હતું, તો જ છે તે ઘડો ઊંધો વાળ્યો. શું થયું? ઘડો ઊંધો વાળ્યો. ઊંધો વાળી ભર ભર કરે છે. ઊંધો ઘડો વાળી ના ભરાય છે. ઊંધું ચાલ્યું એને ગંગાજી નું કશું જોવાનું નથી. જશે ભરના શું થયું? આ સંસ્કૃત ગણું એની આ ઉપાધિ આ રોગ કહેતો છે. આ સંસ્કૃત ગણ રોગ કહેતો શું થયું? આત્મા આત્માનું અજાણી તો સંસ્કૃત આવડે ના આવડે એની શું પડેલી છે? આપણે આત્મા જોડે ને એટલે બધું આવી શું કહે આપણું ભાઈ શું બેટી ભાઈ ને પરપરિણીતી જ ના હોય. શું કહ્યું? આ મહાત્માઓને પરપરિણીતી નથી, એ પોતે સમજતા નથી, અમને નથી, પણ છતાં હું કઉ છું નથી. શું કહ્યું? સ્વપરિણતિ માં કામ છે. શું કહ્યું? અને સ્વપરિણતિ એ શુક્લ ધ્યાન. શું કહ્યું? સ્વપરિણતિ એ શુક્લ ધ્યાન. એને શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન દે રે, કારણ કે મારી આજ્ઞા રહેવાનું આખો દાડો સંસાર રહેવાનું. છોકરા ભૈરવ ભણાવવાનું કહેવાનું ત્યાગ તો એટલે બધો જ કરી નાખ્યો છે. આ સાધુ જમ્યા ત્યાગ અડધો કર્યો છે અને અમે બધો જ કરી નાખ્યો છે. અહંકાર ને મમતા બે એવી કહીને તમે કહો છો કે એ કે છે અને અહંકાર મમતા કઈ છે, જરા દેખાડો દે વાગણી છે કરો બધા કઈ છે. અમને હું પણ જૈન છું, આપડે બધે દોર મારીએ ને તો કશું નહીં. મારું જો એનું નામ જ દસ લાખ વર્ષ માં આ થતું નથી. અક્રમ વિજ્ઞાન છે આ તો, આખું આ તો અક્રમ વિજ્ઞાન છે. ફક્ત ભરત રાજા એકલા આક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કરી શરીર છે ને. ચંબાલાલ પટેલ છે, આ વાણી બોલે છે, ટેપ રેકોર્ડ બોલે છે, અને આ ગાર્ગા ગુણસ્તાર માં દાદા ભગવાન છે. એટલે જે પટેલ છે એ ઓછી ગયા છે. આમ તો જે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે તો સાતમાંથી આત્મગુંઠાણું થાય નહીં અત્યારે. શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે સાતમાંથી જીવ આગળ વધી શકે નહીં આ કાળમાં અહીંયા ક્ષેત્રમાં. દરેક આત્મામાં કેવ જ્ઞાન પડેલું જ છે, કોઈને પ્રગટ થયું નથી. દરેક આત્મામાં કેવ જ્ઞાન છે, પ્રગટ થયું નથી હોતું. આ શું કેવા માંગે છે ભાઈ? બસ એ જ કે ભગવાન ની ભૂમિકા આજે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિ ની ચાવી વાળી. તો મુક્તિ ની ચાવી તમે બરોબર જે અમે સમજી ધીમેલી મૂકેલી કરીએ સપ્તક એટલે આપણા પેલા એનું બધા વાંધા વચ્ચે હોય અજ્ઞાન માની તારે બધી ઉડાડી દીધી છે મારી. જો વિશ્વ ના કર આવે છે બે કરારી આપણું જેનું હોય ને આ વાંધા વચ્ચે જ્ઞાન માનતા ઉડી જાય ને એ બારમું ગુંઠાણું નીચેથી સ્પર્શ કરી અને પછી વ્યવહારમાં પાંચ માર્ગો સરખાનો હોય તે વધુ નહીં. અગિયારમી થી પડે બારમી થી પડતો નથી વાંધો. એ પડતો પડે એ પડવાનો અગિયાર નથી પડવાનો. આ તો આ તો વાંધા વચ્ચે આ ત્યાં ચાર રાખ્યો છે ને ત્યાં સુધી તમારે પડે પણ મને કોનો પડે વાંધા વચ્ચે બધા પડ્યા કરે. વિતરાગી દીક્ષા કરું એમ કેવાય સંપ્રદાયિક દીક્ષા ના હોય કરે ને તે આપ સમજ માં આવે છે. સંપ્રદાય થાય છે આ જો તમારો સંપ્રદાય આપ્યો એ સંકેત થયેલા ને પણ જ્યાં સુધી જે શાસ્ત્ર નું જ્ઞાન નથી એમાં એ જ્ઞાનતા હોય. જે શાસ્ત્ર નું જ્ઞાન ના હોય તમે સંકિતી આત્મા છો બરાબર, હું તમને શાસ્ત્ર સંબંધી કોઈ પ્રશ્ન પૂછી તમે જવાબ નહીં આપો તો તમારું જ્ઞાન ત્યાં રહેવાની કે નહીં? આપનું નામ શું? તમે ખરેખર સાધુ ભી છો? બધી રોંગ પેલી એનું નામ જ નથી. હું કાકુ હું તો આત્મા છું. જાગૃતિ પણ ભૂલ ના થાય. આ છોકરા ને રોજ પાંચે ભૂલો દેખાય પોતાની. અહીંયા એ આત્મ સ્વરૂપ ની જે શોધ કરે એને ભૂલ દેખાય. જૈન થયો કે? કેટલા વર્ષ થયા? 25. 25 વર્ષ. કેટલી ભૂલો દેખાય નહીં? હે, અથડામણ થાય કે તરત જ બધી ભૂલો પકડાય? શું શું થાય? કઈ પણ પ્રસંગ બન્યો હોય, પુરુષ થયો, માન આવ્યો, માયા થયો, લોભ થયો હોય, ઇન્દ્રિયોની આસક્તિ થઈ હોય, બધી કોને તરત ખ્યાલ માં આવે? એટલે દોષો બધા દેખાય. દીપક ની સ્થિતિ ભૂલો થાય, દોષો તો દરેકને પોતાના દેખાય, પણ દોષો ના રૂપમાં એને સ્વીકાર કરવો એ મુશ્કેલ. દોષો તો માણસમાં છે. એની શું શું થાય? કઈક દોષ થાય તો પોતાને ક્યાં ખબર પડે કે આ પોતાને કયો કોને સ્પર્શું છે, પોતે કોણ છે? સામાન્ય શુદ્ધાત્મા દેખાય, સામાન્ય નિમિત્તે આ પરિણામ ઉભા થયા. એ પોતાના પરિણામ નથી, પણ કયા પોતાની કયા ભૂલને કારણે આ પરિણામ ઉભા થયા છે. એમાં સામો નિર્દોષ દેખાય અને પોતે પણ આ દોષ થયો એનું પ્રતિકોણ કરીને જોઈ શકે. જેમ તમે કહો કે દીપક તારા અક્કલ નથી, તો દીપકને જે પરિણામ ઉભા થાય, મને કીધું તે વખતથી જ પોતે છૂટો પડી જાય અંદર. દીપક કોણ, પોતે કોણ? દીપકને અવસર સાથી થઈ કાકુભાઈ બોલ્યા, પણ કાકુભાઈ કોણ? કાકુભાઈ જુદા, શુદ્ધાત્મા જુદા, બોલનાર કોણ છે? કયા ઘર બોલાય છે? અને એમાં પોતાની પોતે કેવી રીતે જુદો છે? પોતે આત્મા છે, પણ એ પોતાના અનુભવમાં રહ્યા કરે. આત્મ અર્પણ દાવ સુજ્ઞાની. શું કહે છે? કોઈ કોઈ વખત પ્રતિક્રમણ ઉચ્યતે. હવે પ્રતિક્રમણ જો કરે છે આ બે જણ, એક અમે ફાયદો થતો પ્રતિક્રમણ નો અર્થ શું? આ બધા પ્રતિક્રમણ કરે છે ને તારે આ દોષ જાય નહીં તો ના જાય. આ બાર વેલો 6 મહિને કે રોજ પ્રતિબંધ કરતા નહીં તો આ ખેતી માસ્તી પાસે પ્રતિબંધ કરશે. ફળ આપે એ તો ધર્મ ધ્યાન કરા જરા ટાઈમ કરા ઉદાહરણ કરશે ના ગયો છે. રસ્તે ગયો શું કહ્યું? એક માસ્તીમાં બોલવા જેવું કહ્યું છે. નૌકાર મંત્ર પધાર્યો છે કોને? એનો સર્જક કોણ છે? આ પહેલેથી પ્રોજેક્ટ છે, આ કઈ આજનો પ્રોજેક્ટ નથી. આ પહેલેથી છે, પણ બીજા બીજા રીતે હોય છે. શું હોય છે? ભાષા ફેરફાર હોય છે, પણ એ હવે સુતારા છે સીધો નમસ્કાર કરવાનું. હરિહંત એટલે અહીંયા આગળ જઈને જેને બારનું પુરુષાનું પ્રાપ્ત થયું છે એવા પુરુષોને નમસ્કાર કરવાનું. આચાર્ય એટલે જેને સત્તુ ગુંઠાણું, આ આચાર્ય નહીં, આ આચાર્ય સત્તુ ગુંઠાણું ના કહેવાય. આપણે લૌકિક ગુંઠાણું કેવું છે? લૌકિક, હા, ગુંઠાણું અલૌકિક જોઈએ. આપણે સમજ લઈએ લૌકિક ગુંઠાણું કે નહીં? નિશ્ચય ધર્મમાં આવ્યા હોય તો એ નૈતિક કહેવાય, અને કેવળ એના ગુણો પ્રગટ ન થયા હોય તો વ્યવહાર કહેવાય, લૌકિક કહેવાય. હવે સાચું હોય ને, સાચું બધું તીર જેવો હોય એ થાય. શું કહ્યું? આ તો શિષ્ય વાંચતા નથી કોઈ સાધુ. એક સાધન બધું હોવા પછી શિષ્ય થયા સાહેબ માટે શિષ્યો કરવા માટે ભેગા થયા તો ગોઠવે જવા માટે શું ધંધા મળ્યા તમે? મારી ના સાધુ આવા હતા છે, શિષ્યો કરવાનું ધંધો મળે તો મોક્ષ જવાનું સાધન પોતાનું જ્ઞાન. મૂળ હેતુ શું છે આપડે? મારી મારી નો હેતુ છો મોક્ષ જવા માટે. કસાય મુક્ત થવું એ કસાયથી મેળવી દે, હા, પેલી કસાય થી મુક્તિ થાય અને પછી સાચી મુક્તિ, બે જ હેતુ છે. જો કસાય મુક્તિ થાય તો આ ભાવમાં શું પડે? પડે ના પડે? કસાય મુક્તિ એટલે મુક્તિ રેવ. કસાય મુક્તિ એટલે મુક્તિ રેવ. કસાય થી છૂટે એ ખરેખર મુક્તિ. ક્રોધ માન માયા લો એ કસાય થી છૂટે નથી. શું કહ્યું? એનું જ્ઞાન આપવા નીકળ્યું કે હું અહીં કઈ બાધી પડે છે. આ તો પરિણામ છે. શું છે? કસાય થી મુક્ત થઈ જાઓ. શું કહ્યું? કસાય થી મુક્ત થાવ. ઇન્દ્રિયો અક્રમ કાઢી ને ઇન્દ્રિયો ની આસક્તિ એટલે આસક્તિ છોડવાની છે. ઇન્દ્રિયો ને ખાવું નહીં એમ નહીં. આસક્તિ ગોદમાં આસક્તિ ખાવું નથી એમ કહેવું નથી, પણ ખાવામાં રસ ની પેદા કરવો. એમાં મૂર્છા ના હોય છે. મૂર્છા જે મનગમતી વસ્તુ સાંભળવા મળે તો રાગ નહીં કરવો. મનગમતી વસ્તુ સાંભળવા મળે તો દ્વેષ નહીં કરવો. ના ના, મૂર્છા નહીં કરવી. મનગમતી વસ્તુ જોવા મળે તો રાગ નહીં કરવો. અનગમતી વસ્તુ જોવા મળે તો દ્વેષ નહીં કરવો. મનગમતી ચીજ ખાવા મળે તો રાગ નહીં કરવો. એ જ એની મુક્તિ. આસક્તિ છૂટી બતાવ્યું છે ને કે ગયું ખાશે નહીં, ફળ ખાશે નહીં. આ વિચાર મારનાર કરો તમે કરતો ના. આજના જીવો ને ઋતુ ના જીવો બરકત વગર ના જીવો એ કરતો કે બરકત વગર નામે બરકત નથી. અહીંયા આગળ ક્યાં આગળ બરકત જોઈ છે બધું? એ આ તો બરકત વગર નો માલ છે. આ બધો તો ગણી દુષ્મ કારણો. શ્રીમદ આચાર્ય શું કહ્યું છે? હે હે દુર્ભાગી, દુષ્મ કારણ દુર્ભાગી જીવો કયા? શું પણ આવી દશા છે. કસાઈ ગયા ની એટલે અમે આશ્રમ વિજ્ઞાન કર્યું કે આ બહિરા છોકરા હાથે એક અવતારી થાય એવું આ વિજ્ઞાન છે. શું કહ્યું? બહિરા છોકરો હોય મોક્ષે જાય એવું ક્યારે બને નહીં. એ વાત તો ચોક્કસ છે. છેલ્લા અવતારે છેલ્લા 10-15 વર્ષ હોય અને 30-40 સ્ત્રી વગર જીવન આવવું જ જોઈશે. સ્ત્રી ઉદય આવવો પડશે. શું કહ્યું? ખબર નહીં સ્ત્રીનો ઉદય હોય એ દેવ. હે, મુક્તિ માટે સાધુ બનવું જ જોઈએ એવો કોઈ અઠા કાયદો છે? ના ના, એવો કોઈ કાયદો નથી. એવો કોઈ કાયદો નથી. તો પછી અમને તો એમ કહેવામાં આવે છે કે સંયમ વગર મુક્તિ જ નથી. પણ સંયમ વાળો મને એકું દેખાડો, એકું સાધુ એમ કેમ દેખાડો મને સંયમ? તો હું એને કહું કે ભાઈ તમે સંયમ કોને કહો છો? તમારી કઈ ભાષા છે? જો કઈ ભાષા તમે સંયમ કહો છો? સંયમ લાડુ જીવ હોય લાડુ ખાવાનું નહીં. સંયમ છે કોને કહેવાય? ગાર બળે, માર મારે, ધોળો મારે તો ફેર ના મળે એમ સંયમ કહેવાય. આ એકું એકું એકું ફેર ના મળે એવું છે? સહેજ જો તુકારો થઈ ગયો હોય ને ફેણ મળે સંયમ હોય તો જ્યાં ફેણ છે તો સંયમ હોય. અરે આને સંયમ નથી કહ્યું, આ ત્યાગ ને સંયમ નથી કહ્યું ભગવાને. એટલે અમારા જે સાધુ પુરુષો જે છે એ શ્રીમદ ને મુક્તિગામી જીવ નથી ગણતા, શ્રીમદ રાજચંદ્ર ને ગમે તે કરે, એમને એમને અધિકાર છે, પોતે આવું પોતાનો દૃષ્ટિ છે, સમજ પડે ને. એ આપણે કેવું નથી, પણ રાજચંદ્ર ને ગમે તે ગણે, મને ગમે તે ગણે, તેનો વાંધો નથી. પણ ખરી હકીકત જાણવે તો એ પોતે એમની શું ભૂલ થયેલી છે એમાં વીરતીમાં ક્યાં ગયું એ એમાં જ નથી, સંયમમાં જ નથી. સંયમ તો ક્રોધ માન માયા લોભ નો સંયમ, એનું નામ સંયમ કહેવાય. અને કેમ સંયમ કહેવાય? તો પછી અમે જેને સંયમ ધારીઓ કહી છી, અમારી અંધકાર દશા છે, વાંધડા છે અંધકાર દશા. આ વાંધડા તે કેવા નીકળ્યો છું, હાથું કેવા નીકળ્યો? જ્ઞાની સિવાય કોઈ હાથું બોલે નહીં, કારણ કે જ્ઞાની આ દુનિયામાં કશી ચીજ જોઈતી નથી. જ્ઞાની કોઈનાથી ભડક ના હોય, દેહ જતો રહે તો પોતાનો છે નહીં, આ દેહ નું સ્વામી પણ ના હોય. અમને આ જ્ઞાન થયું 20 વર્ષ પછી, અમને દેહ નું સ્વામી પણ 1 મિનિટ પર રહ્યું નથી. જ્ઞાની પુરુષ એટલા જ કહી શકે, બીજો કોણ કહી શકે? હવે કઈ હા બાપજી હા બાપજી કહીને તો બગડ્યું છે બધું. હાથે હાથે કહેનાર ના મહાસત્યો ને કેટલા માટે કેવું પડ્યું? મહાસત્ય ને તમે કહ્યું કે મહાસત્યો ને કઈ સમજ પાડો, પાડી ને એટલા માટે. એટલે વાત તો હાથી કહેવી પડે ને, ખબર કેમ પડે ને પોતાના મનમાં શું માની બેઠો હોય. તમારે સાધુ મહારાજ કહેતો અમે સાચો, અમે અમે અમે ક્યારે સાચા? સાધુ મહારાજ પરીક્ષા લેવી તો મારી કરી શકે છે. કોણે પરીક્ષા લીધેલી? કોણે હતી પેલા આપણા કયા મહારાજ પેલા? વિજયરામ પુસ્તક આપણું ગયું છે ને, તેમાં સર્વજ્ઞ લખેલું છે. શું લખેલું છે? આપતવાણી નામનું પુસ્તક છે, તમને મોકલી આપશે કોઈ વખત, જરૂર છે આપની ઈચ્છા છે. એ પુસ્તક મોકલી આપેલું એટલે પછી સર્વજ્ઞ કહેલું એટલે પછી મને પૂછતા હતા કે સર્વજ્ઞ કેમ લખેલું છે, કે જેમને ક્લાસ આ સર્વજ્ઞ શબ્દ લખેલો છે, બાકી એ સર્વજ્ઞ અમે નથી કહ્યું, અમે કારણ સર્વજ્ઞ છીએ. શું કહ્યું? કાર્ય સર્વજ્ઞ નથી અમે, આ તો કારણને કાર્ય રૂપે આરોપ કર્યો છે. શું કહ્યું? કારણનો કાર્યમાં આરોપ કર્યો છે. સ્થાપના રહે ના, સ્થાપનામાં તો ન્યાયશાસ્ત્રની પરિભાષા છે, કારણનો કાર્યમાં આરોપ થાય, આરોપ થાય. હવે કારણનો કાર્યમાં આરોપ કર્યો છે એટલે કે છે કરેક્ટ. મને કહે છે આ બોલે છે કોણ છે? મેં કહું પટેલ બોલે છે, એ તો રેખર છે. નહી હું તમે આમ કહો હું બોલું છું, હું ના બોલું. શું કહ્યું? એટલે એમને ખબર પડી છે ને આ કાર્ય છે ને, શાસ્ત્રનું જ્ઞાન છે બધું, આત્માનું એક અક્ષર એ જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન છે. હા આત્માનું નથી એ, તમે તમે તમને માપ કાઢ્યા લે, તમે થોક નહીં આચા થોક નહીં, તમારું માપ એ કાઢ્યા લે, એમનું માપ કાઢ્યા લે, સમજ પડે ને. પણ એમને પોતાની શાસ્ત્રના જ્ઞાનની અપેક્ષા એ આત્માનું જ્ઞાન ન થાય તો અજ્ઞાન દશા થઈ જાય. આત્માનું જ્ઞાન થયું નથી, શાસ્ત્ર જ્ઞાનમાં શાસ્ત્રમાં છે કરું આત્મજ્ઞાન, પણ એ જળવું મુશ્કેલ છે. તો એ તો જ્ઞાની પુરુષની દ્રષ્ટિ મળે ત્યારે થાય, શું કહ્યું? એ જળવું મુશ્કેલ છે આત્મા. પધરાવણી કરાવે એમ કહો તો અમે બે ત્રણ જણા નહી, તમે જ્યાં જેલ ફજો થશે જેલ ફજો તો નથી ને, જાણે છે એટલે મેં ભારત સાહેબ ને પ્રશ્ન કર્યો હતો વ્યાખ્યાન ની વચ્ચે, હું કઈક કઈક કઈ પૂછું એટલે શ્રીમદ ને માટે બે મત જ નથી આ સાધુઓ ને, તો પેલું વચ્ચે પેલો ભાગ એમને જરા ચપકાર્યા છે ને બહુ રી છે. છેલ્લા સૈકામાં ધર્મ સંસ્કૃતિ છે, ધર્મમાં પરિવર્તન થઈ શકે જ નહીં. છેલ્લા સૈકામાં ધર્મને ધર્મના સ્વરૂપમાં સમાજની સામે રજૂ કરનાર જૈન સેક્ટર્સના કોઈ પણ માણસે જો કર્યો હોય તો શ્રીમદ પ્રથમ માણસ છે. એ પછી આપનું જે ધર્મ ધ્યાન સાધુ સાધ્વીએ વાંચ્યું છે, અને એ વાંચ્યા પછી જેટલા જેટલા નવા સાધુ સાધ્વી આવે છે એની પુસ્તકની માંગ કરી છે. કારણ કે સરળ ભાષામાં આપે જે આત્મજ્ઞાન બતાવ્યું છે, નહીં તો ઘણી વખત તો સંગીત એવો વિષય છે કે પાઠ ઉપરથી બોલતો હોય એ ન સમજે, અને મારી જો ગઝળો સાંભળતો હોય એ ન સમજે. મને ખેંચતું રહે મોકલી બસ એમ. હા, અને એ પછી એની માંગ વધી ગઈ છે એટલે મેં નેહરુબેન ને કહ્યું મેં તમે મોકલાવજો. એટલી બધી અહીં ઘરાકી ના માગે છે આ લોકો એમ. સંસારિકો સાધુ સાધ્વીઓ મહારાજો પ્રથમ કંસાના નવા સાધુ સાધ્વીઓ એ બધા બધા સાધુ એવા બધા માહિતી અંદર થી કામ કરે છે. નાગબાડ વર્ષી કે છે ધીરેદાબાદ ત્યાં જ નહીં કે, પણ જો આપણે જોડે બેઠે તમને કેમ લાગે છે ટકના વાંધા છે કે છે. હા ગુરુ વાંધા વાળા છે લોક જાણો છે અમને સંસારિક આત્મા લખી શકે જ નહીં એમ કહ્યું છે. સંસાર થી પર થઈને જ્ઞાન માં અતિ વિહરમાન બનેલા આત્મા નું આ લખાણ છે. સંસાર થી પર એવા જ્ઞાની છે પણ તેને ઓળખાય છે ભાઈ. કાલે એટલું બધું દાદા ભગવાન નમસ્કાર બોલાવે બે ત્રણ જણ હોય તો મોટા મોટું કામ નીકળી જાય તો કેટલા બધા માં મદદ થશે જબરજસ્ત તારે આ બધું ખૂટું પડશે. ખૂટું નહીં ભરે એમને નહીં ભરે. આપનાથી જે બની રહ્યું છે એ મહાન ચેતન ક્રાંતિ છે. મહાન ચેતન ક્રાંતિ છે. મોટા મોટી ક્રાંતિ જબરજસ્ત જબરજસ્ત રિવોલ્યુશન છે. ઘણી વખત મૂળભૂત વસ્તુ ને સમજવાની આપણામાં જ્ઞાન ન હોવાના કારણે એટલા માટે અમારે પહેલો જુલાબ આલવો પડે બધો. અને પેલો કે છે આવું કેમ કે જુલાબ આપી દીધો જુલાબ આલો દવા બીજી આપી જુલાબ બંધ થઈ જશે. શું જુલાબ બંધ થઈ જાય ને સારું થયું આનું. આની ચર્ચાનો પ્રત્યાઘાત બહુ સારો ના પણ સારી સમસ્યા મને એક તો કામ કરવું જોઈએ ને. હમણાં એ સમાજમાં પરિક્રમ નો મોહ પ્રાર્થના વગર સ્વચ્છ વાંચ્યો એ જ્ઞાની પુરુષ ક્યાંય કોઈ જગ્યાએ હોય જ નહીં. કોઈ પણ પ્રકારના વાસના વગર ની સ્વચ્છ વાંચ્યો હોય કારણ કે પર ભરણેથી જ નથી. આ સમજ આવ્યું ને એટલે જ્ઞાની પુષ્ટિ બીજી કઈ હોય નહીં. વાસના વગરની વસ્તુ હોય ને આ નરી વાસના જ છે. આ બધી ત્યાગીઓ નરા વાસનાથી જ ભરેલા. વાસના મય આખું કેમ શિષ્ય ભેળા કરવાની વાસના જો આગળ હું ભલા કરતો બધા જોવાનું છું તેની વાસના બધી જ વાસના વાસના વાસના. અને પછી વાંચે છે તે બહાર નીકળે ત્યારે જરાક કઈ અથાણું લાવવાની વાસના, દહીં લાવવાની વાસના, બધું ખરી નહીં. તેનો વાંધો નથી, અથાણું લાવજો મહારાજ, કારણ કે એ તો જીભના સાથ છે, માગજો. પણ અંદરની વાસના છોડો. શું કહ્યું? મૂર્છા, મૂર્છા છોડો, ખાઓ દહીં. પણ અમારે તો ઉપવાસના દિવસે જ આયોજન થાય છે, કાલે મારે ગાળો ભરે તો હોય તો કશું ક્રોધમાન માયા લોભ નહીં તે જ્ઞાની સગડે નહી. પર પરિણીતિ ના હોય, પર પરિણીતિ ના હોય. અરે એવા જ્ઞાની હોય તો એક કલાક નો મોક્ષ આપી દે. આવું 5000 માણસ ને મોક્ષ આપેલો છે. સંસાર નડતો હોય તો હું આ સંસારમાં જ છું. આ કપડા લટકતા બધું સંસારી નથી. વેપાર ધંધો બધું જ ચાલે છે, પણ પરિવાર એનીથી નથી ને. છતાં આ કાયમ નો માર્ગ નથી, કાયમ તો ત્યાગી નો જ માર્ગ છે. ખબર પડે ને? આ અપવાદ માર્ગ છે. કેવો છે? કોક ફેરો ઉભો થાય, આ અપવાદ માર્ગ. ખબર પડે ને? તો તમને, મને સંસારમાં થયું, તમને કેમ ના થાય? શું કહ્યું? આ અપવાદ માર્ગ છે. જ્ઞાન માં જ રહે બધા, જ્ઞાન ની બહાર નીકળાય જ નહીં. અને જ્ઞાન માં ના રહે તો મને, મને હું યાદ રહ્યા કરું નિરંતર. એક ક્ષણ વાર ભૂલાય નહી, દાદા ક્ષણ વાર ભૂલાય નહી. આ તો પટેલ છે, આ તો ભાદરગામ ના પટેલ છે. આ કોણ છે? આ ભાદરગામ પટેલ છે. સમજાય કે તમે? આ ભાદરગામ પટેલ છે. આ જે છે ને તે ભાદરગામ ના પટેલ છે. દાદા ભગવાન તો અહીં બેઠા છે ને. 3 લોક નો નાથ છે, 14 લોક નો નાથ છે. આ તો ભાદરગામ ના પટેલ છે. પટેલ તો શું કંટાક નો ધંધો કરે છે? અહીં બેઠા છે એ હું છું. આનો સ્વામી 20 વર્ષ થી રહ્યો નથી. આ દેહ નો સ્વામી હું રહ્યો નથી 20 વર્ષ થી. એટલે આ દેહ તો પરાઈ, આ તો, આ તો લોકની, લોકની થઈ ગઈ. શું થયું? પબ્લિક પ્રોપર્ટી. હે? પબ્લિક ટ્રસ્ટ. પબ્લિક ટ્રસ્ટ થયેલું છે. ખબર પડે ને? હવે મારે દાવો ના હોય કે મારું છે. 20 વર્ષ થી નહીં. નવકાર મંત્ર ના 9 પદ છે, 5 બોલીએ છીએ અને બાકી ના 4 જે છે તે શું બોલવું કે નહીં? એમ નવ બોલીએ ને. 5 છે એટલો નમસ્કાર મંત્ર છે. બીજું તો એને ભાવાર્થ બતાવ્યો છે. નવ પદ નથી, નમસ્કાર મંત્ર. તેને બદલે નવકાર થઈ ગયો. નમસ્કાર મંત્ર તેને બદલે નવકાર. માગતી ભાષામાં નવકાર બોલાય, નમસ્કાર ને નવકાર બોલાય. એટલે નવ શબ્દ ને લેવા દેવા નથી. આ 5 જ નમસ્કાર છે. અત્યારે આપને કલાક હોય તો અત્યારે એમ આપની પાસે કલાક મારે માટે નો હોય તો અત્યારે આવો. અરે ટાઈમ ઓછો છે, મારે બહુ બહુ ટાઈમ છે. પાછા મળે પાછો. શુદ્ધાત્મા અસર ના થાય, અને અસર થઈ તો હજુ નોંધી પીછો. રોંગ બિલીફ છે. શું છે? હું નોંધી પીછું રોંગ બિલીફ. હું આ ઉગ્રાળા ગામ નો છું. બીજી રોંગ બિલીફ, હું આ ભાઈ નો ધડી છું. અને માધા વધકા ઉડાડી દીધા. માધા વધકા ઉડાડ્યા એ ઠેઠ મોક્ષે એક જ અવતારી થાય. એક અવતારી જ્ઞાન છે. આ એકા અવતારી જ્ઞાન છે. શું છે? હા, મને, મને કેવળ જ્ઞાન હાથમાં આવેલું છે, પચ્યું નહીં. કારણ કે આ કાળ માં પચે નહીં કેવળ જ્ઞાન. જો પચે તો મોક્ષે જાય. પણ આ કાળ માં આ ક્ષેત્રે આ કાળે કોઈ મોક્ષે અહીંથી સીધો ના જાય નથી. અમારે તો આ ફક્ત વાત ને સમજ, વાત ને સમજવાની છે. શું છે સમજાયું ને? છૂટે નહી ને ત્યાં સુધી કોઈનો મોક્ષ થાય નહી. મોક્ષ ની વાતો મોડવાર કરવી. શું કહ્યું? દેહાદ્યાસ તમને સમજ પડી ને? દેહાદ્યાસ કોને કહેવાય? દેહાદ્યાસ એટલે હું નોંધીભાઈ, હું નોંધીભાઈ, હું નોંધીભાઈ, હું 50 વર્ષનો હું ઘેડો થઈ ગયો, દોટ પડી ગયા, એ બધું નોંધીભાઈ નોંધીભાઈ નોંધીભાઈ. અહીં જન્મ્યા તારથી નોંધીભાઈ થતા અને ગયા તારે નોંધીભાઈ. શું કહ્યું? એ દેહાદ્યાસ છૂટ્યો નહીં તો શુક્રવાર વરે ને શનિવાર થાય નહીં. એવરીડે શુક્રવાર શનિવાર કાય તારે થાય નહીં. શુક્રવાર નહીં કે નહીં કે આપડે લોકો કહેવાય છે ને? શુક્રવાર વરતો નથી. કેવી રીતે ભરે? નોંધી કે તૂટ્યું નહીં, અજ્ઞાન માન્યતા તૂટી નહીં, પછી ભરે. તમે સમજ પડે ને? મારી વાત ગમે છે? કંટાળા એટલે શું? વાંધા સમજણ પડી પણ વચકા ના પડી. હજુ ત્યાં ઘણી જ્ઞાન લીધું નથી ને, તો હજી વચકા તારે સમજણ પડે. વાંધો પડે પછી પેલો વાંધો આપડે પાડીએ તો વચકો થઈ જાય. શું થયું? વાંધો પાડે જો જૈન ના સાધુઓ વાંધા પાડે છે ને, પેલા કે છે ના અચવાત છે, પેલા કે ના પોંચમ જ છે, કે જો વાંધા વચકા જો ચાલુ રહ્યા છે ને, એમના શિષ્ય ચાલુ રહે વાંધા વચકા. એ વાંધા વચકા પડેલા છે. કોઈ દાડ મોક્ષ ની વાત કરવી નહીં. જેને વાંધો વચકો નથી ને, સમજ ને, તે તે મોક્ષ જાય. આ બધું વાંધા વચકા બધી પૌગોલિક બાબત છે. શું છે? આ નફો ખોટ સુખ દુઃખ બધી પૌગોલિક બાબત છે. આત્મા તેવો નથી. આત્મા જાણવા જેવો છે. જ્ઞાની પુરુષ પાસે જાણવા જેવો છે. જ્ઞાની પુરુષ પાસે એક કલાક જ જાણ્યો હોય, એક ક્ષણ પછી ભૂલાય નહીં ક્યારેય પણ. કોઈ અવતારમાં ના ભૂલાય. શું કહ્યું? તમારે ભૂલવું હોય તો નહીં ભૂલાય. તમે કહો કે મારે આ દાદા નું જ્ઞાન ભૂલી દઉં, નહીં ભૂલાય. શું કહ્યું? અને તમારે કશું કરવાનું નહીં. એ જ્ઞાન જ કરશે. હું જે જ્ઞાન આપું ને તે જ કરશે. પ્રતિક્રમણ એ કરશે. રોજ રોજ 200-200 પ્રતિક્રમણ કરશે એ જ્ઞાન. હા, કેટલા પ્રતિક્રમણ કરો તમે? 500-500 થઈ જાય. 200-300-400 પ્રતિક્રમણ કરે. તમે 5-50 કરતા હશો ને? 5-50 કરી રાજે કરે. હવે અનુગાજા પ્રમાણે પ્રતિક્રમણ કરે. તમે કેટલા કર્યા રોજ? એક કરો છો? એક કરો છો? એ તો અતિક્રમણ કરો છો. પ્રતિક્રમણ કેવો કરો છો? પ્રતિક્રમણ થી તો દોષ ઘટે. ઘટે કયા દોષ ઘટ્યા? પાપના. શું કે છે? પાપના. પાપના દોષ ઘટ્યા એમ કે છે. હવે પુણ્ય વધ્યા ને બધા, એવું એ જ છે. પુણ્યમાંથી આ પુણ્યમાંથી પાપ ઉભું થયું છે. આ જો પુણ્ય પુણ્ય ના હોત ને પાપ ઉભું જ ના થાય. આ પુણ્ય લઈને પછી વિષયો મળે છે અને પછી તો અરોગ્ય થઈ જાય. શું થાય છે? માટે એનું શું ઘટ્યું? પ્રતિક્રમણ તો તેનું નામ કહેવાય. હું તમને એક શબ્દ બોલ્યો અને તેમને તે જ દુઃખ થાય એવું થયું, એટલે મારે પ્રતિક્રમણ કરવું જ પડે. એ અતિક્રમણ કહેવાય. શું કહેવાય? અને આ પ્રતિક્રમણ કેવું છે? શૂટ ઓન સાઈટ નું છે. દોષ થયો કે તારે શૂટ કરો. શૂટ ઓન સાઈટ કરો. આ શૂટ ઓન સાઈટ નું પ્રતિક્રમણ છે. કેવું છે? દોષ થયો કે પ્રતિક્રમણ. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. દોષ થયો કે થઈ જ જાય એની મેરે થઈ જાય. તમારે કરવું ના પડે. આ બધાને કરવાનું વિચાર થઈ રહે. એટલે મેં જ્ઞાન જ એવું આપ્યું છે. મેરે જ થયા કરે. એને પ્રતિક્રમણ ના કર્યું તો થયા કરે. કારણ કે જે જ્ઞાન આપ્યું છે એને મોક્ષે લઈ જતા હોય છોડશે નહીં એવું જ્ઞાન આપીશ. કેવું? મોક્ષે લઈ જતા હોય છોડે જ નહીં. આપણે કઈક મારે નથી આવવું તો કે ના નહીં ચાલે કે છે. શું કે છે? તમને વાત ગમી? કઈ કંટાળો ગમી? આ પ્રતિક્રમણ કે છે કેવી રીતના? દર્શન માં ગયા પછી જ થાય? આપ જે પ્રતિક્રમણ કહો છો અમે અમને તમારે જો કરવાનું હોય તો તમારે તું કેવું કે સાહેબ મારે કરવાનું હતું, હું તો દુષ્મકાળ માં જીવું મારે કશું થાય નહીં કઈ શું કહેવાનું તમે જ કરી આલો મારે ચોટી પડવું જોઈએ તમારે તમારે એમ કેવું છે કે સાહેબ મારાથી કશું થશે નહીં આપત કરી આપો એટલે બધું હું કરી આપીશ તમારે તમારે એક બરોબર કહેવાનું મારે બોક્સ